જાગરૂક છે એના ઉપર નિર્ભર કરે છે કે એ સ્થાનની આવકને એ બતાવી શકે. એ વ્યવસ્થા જો સજ્જન વ્યક્તિના હાથમાં હોય તો વસ્તુતઃ સ્થાનિક નગરપાલિકા કે જે સંચાલન કરનાર છે એના હિસાબમાં એ રૂપિયા જમા થતા જાય, અને એ યદી ભ્રષ્ટ હોય તો પૈસા તો આપનારા આપી રહ્યા છે જકાતના, પણ એ નગરપાલિકામાં જમા થવાની જગ્યાએ એ વ્યક્તિના વસૂલ કરનારના ખિસ્સામાં જમા થતા જાય. કેટલાક લોકોએ પોતાની આવક જકાતની એવી દેખાડી શક્યા કે જેનાથી એ ગામના ખર્ચાઓ નીકળી શકે નગરપાલિકાના. કેટલાક ગામો એ કાર્ય કરવામાં સફળ ન રહ્યા. સરકારે એ વાત કહી કે તમને એટલો ભાગ મળશે જેટલી તમારી જકાતની આવક હતી. હવે પછીથી જ્યારે આ જકાત નાબૂદ થશે ત્યારે, આ દેવતાઓના ભાગની વાત હું કરી રહ્યો છું, પણ અસુરો જે વખતે ત્યાં જકાત નાકા ઉપર બેસતા હતા અને એ લોકો પોતાનો ભાગ ત્યાંથી ખેંચી જતા હતા, ત્યારે દેવતાઓનો ભાગ ત્યાં મળતો ઓછો દેખાતો થયો. હવે જ્યારે જકાત નાબૂદ થશે અને માની લો કે ગોંડલ છે એ 1 કરોડ રૂપિયાની આવક બતાવી શક્યો હોત, એની જગ્યાએ એનો હિસાબ છે 20-25 લાખ માત્રમાં જ દેખાડી શક્યો એ, તો હવે પછી એને સરકાર તરફથી એટલા જ રૂપિયા મળશે. એના ખર્ચ માટે આવશ્યક રૂપિયા જે છે એ ત્યાં પ્રાપ્ત નહીં થઈ શકે. તો દેવ પક્ષ નિર્બલ થઈ ગયો, અસુર સબલ થઈ ગયા. એનો ભાગ ભોગ આપણને કેવી રીતે ગોંડલમાં ભોગવવો પડે એ તમે બધા અનુભવો છો. અહીંયાના બધા અલૌકિક રસ્તાઓ, આ બધી સમસ્યાઓ છે, ક્રમશઃ આગળ વધતી જશે. જે જકાતની નાબૂદી થઈ ગયા પછી આ પીડા તમે ભોગવશો એટલે સ્થાનિક જે કંઈ પણ સત્તા છે એને તમે એમ કહેશો કે નહીં, તમે સત્તા કરો છો અને અમારી સુવિધા નથી સાચવી શકતા. એ લોકો પોતાની લાચારી બતાવશે કે પહેલાં તો આપણે આત્મનિર્ભર હતા, જે આવતું એનાથી આપણે કમાઈ લેતા હતા, હવે હાથ લાંબો કરવો પડે છે, એમાં જ આપણે ગુજારો કરવો પડશે, અને તમને જો આ વ્યવસ્થા જોઈએ છે તો સ્થાનિક સ્તરે તમે એનો ફાળો કરો અને એ પૈસા અમને આપો, એનાથી અમે તમને સુવિધા આપશું. એટલે હવે તમને 2-2 જગ્યાએ પૈસા આપવાના થશે. તો આ સ્થિતિ છે એ દેવ અસુર પક્ષની અંદર પણ થતી આવી છે. જ્યારે જ્યારે પણ દેવતાઓનો પક્ષ નિર્બલ થયો એનું કારણ એ હતું કે જેટલું પણ સત્કાર્ય થતું હતું એના અંદરથી અસુરો એમનો ભાગ લઈ જતા હતા. એમ શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે ઇન્દ્રિયોની અંદર પણ દેવ અને અસુર બંને પ્રકારો છે. એમાં સ્વભાવથી જ અને મનુષ્યની અભિરુચિની દૃષ્ટિથી પણ અસુર પક્ષ સબલ છે. સબલ હોવાને કારણે એ ઇન્દ્રિયોને સત્કાર્ય કે ધર્મ કાર્ય કે ભગવત કાર્યથી વિપરીત કાર્યની અંદર એની ઈચ્છા વિરુદ્ધ પણ ખેંચી જાય છે. એટલે જ આપણા બધાની મનોવૃત્તિમાં અધર્મ કાર્ય કે લૌકિક આસક્તિ એ તો જન્મસિદ્ધ છે, એના માટે કોઈને પ્રયાસ નથી કરવો પડતો. કંઈ પણ અનુચિત કરવું છે, કંઈ પણ લૌકિક કાર્ય કરવું છે, ધર્મ કાર્યથી કોઈ પણ જાતની તમને છૂટછાટ લેવાની વૃત્તિ છે, આ બધી આપણા બધામાં સહજ છે. એના માટે કોઈ પાઠશાલા નથી ખોલવી પડતી, એમાં કોઈને ભરમાવા નથી પડતા, એ આપણે બધા સ્વયં જન્મતા જ આ બધું શીખી જઈએ છીએ. જે કંઈ પણ સમસ્યા છે એ આ બધાથી અલગ હટી અને ભગવત કાર્ય ધર્મ કાર્ય એના અંદર જવામાં જ આપણને બધો પરિશ્રમ કરવો પડે છે. એ વાતનું સૂચક છે કે આપણા અંદર આસુરી વૃત્તિ છે એ પ્રબળ છે. દૈવી શરીર કે જીવ હોવા છતાં પણ શરીરની અંદર આસુરી વૃત્તિઓનું પ્રાધાન્ય છે. એમ અહીંયા પણ વરણ ભગવાને જીવના કદાચ પુષ્ટિ તરીકે કર્યું હોય, પરંતુ દેહની અંદર જો આસુરી કે મર્યાદાનો આવેશ હોય તો બિચારો પુષ્ટિનો જીવ પોતે પોતાના સામર્થ્યથી ભગવત માર્ગમાં વળી નથી શકતો, એ મજબૂરન એને મર્યાદા કે પ્રવાહી કાર્ય છે એની અંદર જવું પડશે. કેવી રીતે થાય છે તમે જુઓ, આદત શરીરને અમારા પરિવારમાં એક વ્યક્તિ સરકારી નોકરીની અંદર હતા, પ્રિન્સિપલ હતા સંસ્કૃત કોલેજના, અને જે કુલ પરંપરાની અંદર સદાચાર ચાલ્યો આવ્યો હતો તે અનુસાર બહારનું કોઈ પણ જાતનું ખાનપાન કરતા નહીં. 9 વાગે જ્યારે સ્કૂલમાં એમને નોકરીમાં જવાનું થાય ત્યારે ભોજન કરીને એને જાય સવારે, સાંજે 6 વાગે ઘરે આવે. એટલે સ્વાભાવિક છે કે એમને વ્યક્તિને એટલું વહેલું જમ્યા હોય તો ભૂખ લાગે, એટલે સાંજે 6 વાગે ભોજન કરે ઘરે આવીને. હવે રિટાયર્ડ થઈ ગયા, પણ જેટલા વર્ષ નોકરી કરી એ નોકરીને કારણે એમની માનસિકતા, એટલે ભૂખ લાગવાનો જે સમય હોય મનને અને શરીરને, એ ફિક્સ થઈ ગયો. અમારે ભૂલી ચૂક્યું કે કોઈ વખતે એમને ત્યાં જવાનું થાય તો ચલો 9 વાગ્યા ભોજન કરી લો. જે 1 વાગે ભોજન કરનારી વ્યક્તિ હોય ને 9 વાગે તમે બેસાડી દો તો એની શું દશા થાય? ફરજિયાત 9:30 જેમ તેમ કરીને એને ખેંચીએ આપણે આડીવાડી વાતો કરીને, પણ એનાથી આગળ ન જઈ શકાય. હજી 9:30 વાગે ભોજન કર્યું, સાંજે 6 વાગે પાછા બેસાડી દે ભોજન કર. શરીર છે એના અંદર પણ આ જાતના ધર્મો છે એ પ્રવિષ્ટ થઈ જાય છે. હવે તો નોકરી નથી, જેને કારણે આ ટાઈમ ટેબલ નક્કી થયો હતો એ તો હવે રહ્યો નહીં, પરંતુ રિટાયરમેન્ટ પછી પણ શરીરની અંદર એ ઘડિયાળ સેવ થઈ ગઈ છે, ફિક્સ થઈ ગઈ છે, એમાં હવે કોઈ પરિવર્તન ન થઈ શકે. અહીંયા ચિનવાકાજી અવારનવાર પધારે છે, પંકજબા ભૂષણબા પધારે છે, એમના નાનાજીને કદાચ તમારે તો નહીં જોયા પણ અહીંયાના કેટલાક લોકો આવતા જતા હશે એમને ખ્યાલ હશે. એમને એવી આદત હતી, કેમકે ગોકુલની અંદર પહેલાં લાઇટ ને એ બધી સુવિધા હતી નહીં, ત્યાંનું જીવન બહુ સીધું સરળ સાદું. સાંજે એ પણ 6 વાગે ભોજન કરી લે અને એમની એ જાતની ટેવ કે 6:30 વાગે એમની પથારી લાગી જાય અને એ ત્યાં જઈને એને બેસી જાય પથારી ઉપર. કોઈ કારણ નથી 6:30 વાગે પથારી ઉપર શું કામ બેસી જવું, પણ 6 વાગે ભોજન કરીને 6:30 વાગે પથારી ઉપર હોય એ પછી બીજી દિવસે સવારે 3 વાગે 4 વાગે જે ઉઠતા હોય ત્યારે ઉઠે. કેટલીક શરીર સુધી એવી જાતની વૃત્તિઓ આપણી પહોંચી જતી હોય છે, એવી જાતના આપણા સમાજમાં પણ કોઈક ને કોઈક લોકો હશે. ઘણા લોકોને યાત્રા કરવાનો બહુ અભ્યાસ ન હોય ને ક્યારેક ટ્રેનની ટિકિટ આવી હોય અને ટ્રેન પકડવાની હોય 3-4 કલાક પહેલાં જઈને સ્ટેશન ઉપર બેસી જતા હોય. આપણા બધાની આદત એવી હોય કે ભાગતી ટ્રેન પકડવાનું હોય અને એ લોકો 3-4 કલાકના બેસી જતા હોય, આપણે ન જતા હોઈએ તો એમનું પ્રેશર વધી જાય કે હવે તો જાઓ હવે તો જાઓ હવે તો જાઓ, છૂટી જશે, જબરજસ્તી મોકલાવી દે આપણને. તો શરીરની વૃત્તિઓમાં આ જાતની કોઈક ને કોઈક ધર્મો છે એ પ્રવિષ્ટ થઈ જાય છે. જીવ છે એ પુષ્ટિનો હોય પરંતુ મર્યાદા અને પ્રવાહના આવેશ યદી શરીરની અંદર છે તો મનુષ્ય એ આવેશથી મુક્ત નથી થઈ શકતો. એવું જ બધી જગ્યાએ શક્ય છે, કોઈ પ્રવાહી જીવને પણ પુષ્ટિ કે મર્યાદાનો આવેશ યદી એના શરીરમાં આવી ગયો તો એનાથી મુક્ત નહીં થઈ શકે. દાખલા તરીકે નિંદા સ્તુતિની અર્થમાં નહીં લેતા, પણ શ્રી મહાપ્રભુજી આપણને ભગવત સેવા સ્વધર્મના રૂપમાં કરવાનું કહે છે. સર્વદા સર્વભાવેને ભજનીયો ગુરુજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હોય. યદ્યપિ ધર્મ બુદ્ધિથી કે કર્તવ્ય બુદ્ધિથી પણ સેવા કરવી એ પુષ્ટિ માર્ગની દ્રષ્ટિમાં બહુ હીન કાર્ય છે, કેમકે શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે અહીંયા જ, વૈષ્ણવત્વમ હિ સહજમ, કર્તવ્ય છે એટલે ભગવત સેવા કરવી જોઈએ એવું કહેવું પડે છે એ પણ અસહજતા બતાવે છે એની. એટલે એ પણ કોઈ બહુ ઉત્તમ ભાવ નથી, પરંતુ અવસ્થા કાચી હોય ને કોઈ રીતથી મનુષ્ય ન સમજતો હોય તો આ રીતે એને સમજાવવું સારી વાત છે શરૂઆત માટે. ધીરે ધીરે એક એ રીતે પણ પ્રવૃત્ત થશે તો એના માટે એક કાર્ય પણ ભગવત સેવા પણ સહજ ધર્મ એનો બની જશે એવો સદાશય એમાં છે. હવે આ રીતે કોઈ વ્યક્તિ ભગવત સેવામાં પ્રવૃત્ત થયો છે, જેને પ્રભુની પ્રસન્નતા ભગવદ્ ભક્તિની વૃદ્ધિ સિવાય બીજો કોઈ મનમાં વિચાર નથી. આ પુષ્ટિમાર્ગીય સેવા છે એના પાછળની મનોવૃત્તિ. પરંતુ પુષ્ટિમાર્ગના નામે અત્યારે જેટલા લોકો ભગવદ્ સેવામાં પ્રવૃત્ત છે એ બધા કોઈ આવી મનોવૃત્તિથી ભગવદ્ સેવા કરતા નથી હોતા. જેમ કેટલાક કર્મચારીઓ પોતાનું પેટ ભરવા માટે બ્રાહ્મણો ભગવદ્ સેવાના ધંધાની અંદર જોડાતા હોય છે, એમને આ વસ્તુની ફાવટ છે, આના સિવાય બીજા કોઈ કાર્ય કરવામાં કે બીજા કોઈ માધ્યમથી પૈસા કમાવવામાં એમના પાસે યોગ્યતા નથી, એટલે એ બ્રાહ્મણો સેવાની નોકરી કરે છે. જે લોકોને સ્વયં સેવા કરવાની મનોવૃત્તિ નથી એવા પૈસા ફેંક તમાશા દેખવાળા જે દર્શનીય ભગતો છે એ લોકોને આ કર્મચારીઓ માફક આવે છે. કેમ કે આપણે એ ભાંજગળ શું કામ કરવી, પૈસા ફેંકો અને સેવા કરાવો, આપણને જોઈએ શું, જ્યારે જઈએ ત્યારે ટેટો ખુલ્લો હોય, હાથ લાંબો કરો તો લાડુ મીઠી કંઈક મીઠાઈ મળી જવી જોઈએ, મહેમાન આવે ત્યારે ગરમા ગરમ સામગ્રી સિદ્ધ કરાવી શકીએ આપણે. આનાથી વધારે પુષ્ટિ માર્ગમાં બીજું શું હોય? આવી મનોવૃત્તિવાળો આજની તારીખમાં 80-90% વર્ગ પુષ્ટિ માર્ગમાં આવો જ છે, જેને પુષ્ટિ માર્ગી નથી કહી શકાતો, એ એક આપણી ભ્રાંતિ છે. હવે શરીર તમે જુઓ, આપણો સંકલ્પ એવો બની ગયો કે આપણે પુષ્ટિ માર્ગી છીએ, પણ આપણી શરીર આપણી મનોવૃત્તિ આપણા જીવના અંદર એ પુષ્ટિ ભાવનો છાંટો પણ નથી. હવે તેમ છતાં પણ આપણને પુષ્ટિ માર્ગને જીવવું છે, કેમ કે લોકો આપણને પુષ્ટિ માર્ગી તરીકે જાણે છે, આપણે પોતાની જાતને પુષ્ટિ માર્ગી કેવડાવીએ છીએ. તો હવે એ પુષ્ટિ માર્ગને કેવી રીતે જીવશું? આપણે આપણી ઈચ્છા પ્રમાણેનો પુષ્ટિ માર્ગ આપણે પેદા કરશું અને તે અનુસાર આપણે એને જીવીશું. આપણા શરીરને જેવો માફક આવશે એવો પુષ્ટિ માર્ગ પેદા કરીશું, તે રીતે આપણે એને અનુસરીશું. આપણા સ્વાદને જે પુષ્ટિ માર્ગ માફક આવશે તે રીતનો પુષ્ટિ માર્ગ આપણે ચાખીશું. ઘરમાં પ્રભુને પધરાવીને આપણા સર્વસ્વનું નિવેદન કરી અને એ સમર્પિત મહાપ્રસાદ આપણને સ્વાદિષ્ટ નહીં લાગે, પરંતુ રસીદ ફળાવી અને કંઈ પણ હાથ પગ હલાવ્યા વગર મફતમાં ત્યાંથી જે મળી રહ્યું છે એ આપણને ભારે સ્વાદિષ્ટ લાગશે. માથે ચડાવી ચડાવીને દેવદ્રવ્યનો પ્રસાદ આપણે ખાઈશું. હવે આવી મનોવૃત્તિ આ જે પ્રવાહી જીવ છે આ કોઈ પુષ્ટિજીવની મનોવૃત્તિ નથી, કેમ કે આપણે જોયું પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં કે પુષ્ટિજીવની સૃષ્ટિ ભગવાને પોતાની સ્વરૂપ સેવા માટે કરી છે. એટલે જે જીવ ભગવત સ્વરૂપની સેવાથી ભાગી રહ્યો છે છેટો, એને તો કદી પુષ્ટિજીવ નહીં કહી શકાય, એ વાત તો દ્રઢતર છે. આપણે સેવા કરવા નથી ઈચ્છતા, સેવા કરાવવા ઈચ્છીએ છીએ કે કર સાલા તું, અમે ટ્રસ્ટી બની જઈશું, અમે પૈસા નોંધાવીશું, તકતીઓ લખાવીશું, અમે જ્યારે કહીએ ત્યારે દર્શન ખોલી દેવાના, અમે કહીએ તે જાતની સામગ્રી ઠાકોરજીને ત્યાં ખવડાવી દેવાની અને પછી અમને આપી દેવાની. એટલે એક જાતનું મીઠાઈની દુકાનનું કામ આપણને ઠાકોરજી પાસેથી અને મહાપ્રભુજીના નામે લેવડાવવું છે, કેમ કે અમે પ્રસાદ ખાવાના છીએ, પુષ્ટિ માર્ગી છીએ એટલે મીઠાઈ નહીં ખાઈએ, અમે પ્રસાદ ખાઈશું, એવો આપણો સંકલ્પ છે. દુકાનની અંદરથી મીઠાઈ મળશે, પ્રસાદ નહીં મળે. આપણને પ્રસાદમાં મીઠાઈ ખાવી છે, નામ પ્રસાદનું લેવું છે. એટલે આ બધો એક ગોરખ ધંધા છે એ આપણે શરૂ કર્યા. આ મનોવૃત્તિ જે 90% પુષ્ટિ માર્ગીની છે એને એ લોકોએ જાણી, એ લોકોએ શું પેદા કર્યું પુષ્ટિ માર્ગ, તમે જુઓ અમારી પાસે હંમેશા સાથે રહે છે એક વસ્તુ દેખાડું તમને, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ જોજો તમે, એકદમ લેમિનેટ કર્યું છે મેં આને, 50-60 વર્ષ સુધી તો આને કાંઈ નહીં થાય, તમે જોજો. આમાં શું લખ્યું છે? એક અનોખા સ્વાદ જો હર પલ રહે યાદ, ચોકલેટ બરફી, મલાઈ બરફી, નારિયેલ બરફી, સંગમ બરફી. આગળ જુઓ, સ્પેશિયલ લોગ સેવ, ફરિયાલી મિક્સર, કોને જાણે શું વસ્તુ છે આ બધી, સોલાપુરી ચીવડા, શાહી દાલ, મોઠ, પછી છે સ્વાદ ઓર મીઠાસ કા મધુર સંગમ, મથુરા પેડા, મલાઈ પેડા, કેસર પેડા, ચોકલેટ પેડા. બધા જમીને આવ્યા છો ને? આગળ જોજો, રસમલાઈ, રાજભોગ, ચમચમ, રસગુલ્લા. અને અહીંયા એક સ્ટેચ્યુટરી વોર્નિંગ લખી છે, ઓલ મિલ્ક પ્રોડક્ટ મસ્ટ બી કન્ઝ્યુમ્ડ વિધિન 24 અવર્સ ઓફ પરચેસ. દરેક દૂધની મટા બનાવટ છે એને ખરીદ્યાના 24 કલાકમાં વાપરી નાખવી. આ મંદિરના પ્રસાદનું ભોગ છે. એકવીસમી સદીનું મંદિર, દ્વારકાધીશ મંદિર, ગોધરા રોડ, હાલોલ. હવે આમાં મને એ તમે બતાવો કે આમાં ક્યાં પુષ્ટિ છે, ક્યાં ભક્તિ છે, ક્યાં મર્યાદા છે, ક્યાં મહાપ્રસાદ છે, ક્યાં અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માચરે છે, ક્યાં સર્વસ્વનું સમર્પણ છે. લોકોને આ પેકિંગ બહુ સરસ લાગ્યું, કેમ કે અત્યાર સુધી ઓલા સડેલા દૂનાઓ ને અંદર બધા મકડી હોય અને કોઈ જાણે જાડા હોય બધાના અને ધૂળ હોય, એમાં આ ફર્સ્ટ ક્લાસ એકદમ એટ્રેક્ટિવ પેકિંગ છે. તમે જ્યાં પણ આપી શકો લોકો ખુશ થઈ જાય. આમાં કહી રહ્યો છે કે ખરીદ્યાના 24 કલાકમાં દૂધની બનાવટ વાપરી નાખી. તો પ્રવાહ અને પુષ્ટિમાં શું ભેદ રહ્યો? પ્રવાહી જીવ પણ તો આ જ કહી રહ્યો છે, એક અનોખા સ્વાદ જો હરપલ રહે યાદ. પ્રવાહી જીવ પણ એ ઈચ્છી રહ્યો છે. એને જો આપણે એની અંદર એવા લોકોની જીભને સંતોષ આપવા માટે જો આપણે દ્વારકાધીશને વચ્ચે લાવતા હોઈએ, મહાપ્રભુજીને વચ્ચે લાવતા હોઈએ, એના કરતાં દુકાન ખોલી દો ને મીઠાઈની, મીઠાઈ જ ખવડાવી છે તમને તો. અને જેમને મીઠાઈ જ ખાવી છે એ લોકો મીઠાઈની દુકાનમાં જાઓ ને. કોઈ દેવાલયને દુકાન શા માટે બનાવી રહ્યા છો? એવું તમારું કાર્ય શા માટે હોવું જોઈએ કે જેનાથી કોઈ ધર્મસ્થાન છે એ ધંધાનું સ્થળ બને? પણ આમાં કયો તો ધંધો છે અને કયો ધર્મ છે એની કોઈ ભેદરેખા જ નથી ખબર પડતી. તો તમે જુઓ કે આવું શા માટે થઈ રહ્યું છે? એનું મુખ્ય કારણ એ છે કે આપણો જીવ આસુરી જ છે, જે સ્વાદ ઈચ્છી રહ્યો છે પ્રસાદના બહાના હેઠળ. આપણો જીવ આસુરી જ છે જે ટાઈમ પાસ કરવાની જગ્યા શોધી રહ્યો છે, પણ ઉંમર એમને બગીચામાં કે તળાવની પાળે બેસવા માટે અલાઉ નથી કરી રહી, એટલે મંદિરના ઓટલાઓ ઘસે છે. પાછું કામ તો ત્યાં એ જ કરે છે કે જે બગીચાની અંદર ને ઓટલામાં કરતા હોય છે, ઓટલા પરિષદ તૂતું મેં. ત્યાં કોઈ ભગવત નામ સ્મરણ કે અલૌકિક વાતો ત્યાં સૂઝતી નથી. જો એ જ કરવું હતું તો આપણા ઘરની અંદર શ્રી મહાપ્રભુજીએ જ માર્ગ બતાવ્યો હતો કે આ બધી ઉપાધિ કે તમને તમારા ઘરનો ઓટલો ઓળંગવો ન પડે એવો એક અદ્ભુત માર્ગ શ્રી મહાપ્રભુજીએ આપણને બતાવ્યો હતો. તેમ છતાં પણ એ જ પુષ્ટિ માર્ગની અંદર આપણે ફરીથી એ બધી એજન્સીઓ ઊભી કરી દીધી જે મર્યાદા માર્ગની અંદર હતી, કે તમારા ગોર વગર કોઈ કામ ન થાય, બ્રાહ્મણ વગર ન થાય, દક્ષિણા આપો ને ત્યાં સુધી કંઈ થાય નહીં. હવે આ એ સ્થિતિ આપણે લાવીને ઊભી કરી કે દર્શન કરો તોય પૈસા, તમને સેવા કરવી હોય તોય પૈસા.